પોતાનું જ્ઞાન કારણ હું કોણ છું એ જોવાની નથી એટલે અમને હું છે ચંદન ચંદન કરીએ તો મને તો ચંદન ના ખબર કાઢવી પડે હા આવું નવું પણ બોલતાડી એમ પછી આપણે હજી કહીએ નથી ને ના કહીએ તારું નામ કહેવાય છે આ બધા એમ જ પણ એ રાખ્યો આખી દુનિયા જ કહીએ આપણે ઘણા પડે આ નો By relative you find to a relative. By relative you find

બીજું બાકી આપું છું પાંચ આજ્ઞા મળવા બે આજ્ઞા તમારે પાર જોયું છે ઉપર તો કોઈ નથી, બધે ઉજ્યા આકાશ ચાલી છે, તમે કોઈ નથી. એમના સાસુ ભાઈ ગયા ને દાદી ગમે આપડે દશા થવાની છે, એ દશામાં થવું છે એવું આપણે આપણને ફાયદો કરે ભગવાન ભગવાન તમારે શું ખબર અને નહી તો એવું કે એવું કેવા મળ્યું મારો નાનો છોકરો છે ને એની વરુભાઈ બોર પડી જશે આપડે તો બહુ જ ના લીધે કોણ આ ચલાવે છે કે હું કદું શું કે નહીં કરતો ભગવાને કરતા નથી, કારણ ભગવાન કરે એને કરતો એ સુધા કરે પછી ભગવાન કર્યું હોય તમારે ભાઈ આટલી દિવસ ભગવાન કરવાનું પછી કર્યું હોય એવું તમારે તો ભૂલાવો છે. ભગવાન આવું બધી વાત ના કરે, ભગવાન એની પાસે મોક્ષ છે ને આનંદ છે પરમાનંદ સનાતન સુખ છે એ આપે, એની પાસે જે છે એ આપે, એની પાસે નથી તે આપણે પૈસા માગીએ ચોપડા માગીએ પાયણા લઈ આવે મારી ને પાયણા હું લાવવા જાય જાય છોકરા ધોરા ભગવાન પર છોકરા હતા વિતરાગ ને હોતું છે વિતરાગ ની પણ પૈસા હું વિતરાગ નો હું પૈસા ની પણ મારી પાસે ના ભગવાન ના રાજા કે રહી આખા બ્રહ્માન ના રાજા કે રહી અમારે પૈસા આ દેહ નો માલિક નથી હું શરીર વસ્તી શરીર પ્રત્યે આ દેહ નો માલિક નથી એટલે આ કોણ ચલાવે છે તમને કહું આવે અત્યાર સુધી તો બધું મનમાં એમ દાદા ભગવાન ચલાવતો હશે આપણે ચલાવી દેવા અદભુત અદભુત ઠોકા અઠવત ઠોકા અઠવાય જયારે અવરું થાય તો ભગવાન નમ અવરું થાય પોતાનું અને તો બહુ ને માથે નાખી દે એને એને તે મારું બગડ્યું હા કે બાકી છે આઈ દાતી જે દબાયેલું હોય ત્યાં ફેંકે ભગવાને દબાયેલું હોય તો ફેંકે કોણ પૂછે ભગવાન કોણ ઉપરાયેલો એવું પાડોજી બોલાય નહીં પાડોજી કહે કેમ ભગવાન નામ દુ તારું જુઓ મારે ભગવાન નું નામ નથી એટલે કોણ કરે છે તમને કહું આવે. એક શક્તિ છે જેને ઇંગ્લિશમાં સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ શક્તિ કહું છું, અને એને ગુજરાતીમાં હું વ્યવસ્થિત કહું છું. તે વ્યવસ્થિત નામની શક્તિ છે, તે અનાધિકારથી સૂર્ય ચંદ્ર તારા બધું વ્યવસ્થિત દેખાય, દુનિયાની હરેક ચીજ નારાંગા છોડવાને પાણી પહોંચાડી આવે છે અને વ્યવસ્થિત રાખે. સમજાય તમે? વ્યવસ્થિત નામની શક્તિ વ્યવસ્થિત જ રાખે. તમે કશું કરતા નહીં, તમને એવું લાગે છે હું કરું છું, લાગે પછી ત્યાં વ્યવસ્થિત શક્તિ કરી રહી છે. માણસામાં સંદાસ જવાની શક્તિ નથી. તમે ડાક્ટર ભેગા કર્યા હોય એના બધા ઊંચા નીચા થવા મળ્યા કે તમે સાહેબ બચે છે તાર કરું છું બીજા મદદ લઈ પછી હા અત્યારે તાર ફાંકી લઈ પડે ને તો શક્તિ ફાંકી પડે છે. માટે આ વ્યવસ્થિત શક્તિ બધું ચલાવે છે. અને આપણે હવે તમારું વ્યવસ્થિત શક્તિ ચલાવી દે છે. હવે તમારો વાંધો છે તમે કેશવલાલ જુદા થયા ને તમે જુદા થયા. તમે જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદ તમારો ગુણ છો. જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદ કેશવલાલ શું કરી રહ્યા છે એને જોવાનું જાણવાનું તમારે કર્યા કરો. એમનું મન એમનું બુદ્ધિ અહંકાર બધું શું કરી રહ્યું છે દાખલો આપું. વ્યવસ્થિત શક્તિ ચડાવે છે એનો દાખલો આપું. આ પ્યાલો કાફ નો છે ને હું આમ લઈને જતો હોઉં અને મારા હાથમાં સરક્યો એટલે મેં આમ પ્રયત્ન કર્યો આમ ઠેર સુધી, પણ છતાં પડી ગયો ભાગી ગયો. ઠેર સુધી પ્રયત્ન કર્યો છતાં પડી ગયો ભાગી ગયો તો લોકો શું કે ભાઈ ભરત કે દાદા બીજું કોઈ હતું નહીં તમે એટલા સમય એટલે ખબર પડે એમ કે મારે આ કહેવું પડે. લોક ભાષા જે હોય એ ભાષા ના કહીએ તો તમે આડું બોલો છે એવું કે એટલે મારે કહેવું પડે આ દઈ જાય ડોક્ટર જેવું દેખે એવું કે બીજું કોઈ હતું જ નહીં. હા વ્યવસ્થિત તોડે છે, કોણ તોડે છે? મારી તોડવાની ઈચ્છા નથી પણ વ્યવસ્થિત તોડી નાખે. વ્યવસ્થિત કેમ પ્યાલો તોડ્યો એ ગાણ થયું. આપણા લોક એવા છે કે એક ભજન પત્રકા બી આ લાવે તો હાથ પેઢી સુધી ચલાવે એવા, અને જઈનો નવ પેઢી ચલાવે. આ પેલી ચલાવે ના ચલાવે તો પછી આ કારખાના વાળા શીર ચાલે, ખોણે વાળા શીર ચાલે, વેપારી શીર ચાલે, ત્યારે બધા ચલાવવાનું એટલે તોડફાડ કરીને બધા ચાલે ઉતર્યા છે. પણ સપ્લાય એ કરે છે, તમારે ચિંતા નહીં કરવાની. સપ્લાય એ કરે છે, તોડફાડ એ કરે છે, તમારે શું કોણ કરે? નહીં તો આ જોકર બીજો ના લાવું એટલે ભૂંગળા પણ છે. બરોબર છે, તને સમજાઈ ગયો ને? સમજાયું બરોબર લાગે ને? સમજાઈ છે ને? વિજ્ઞાન આ વિજ્ઞાન છે શક્તિ એટલે આ બધું આખી જિંદગી જે ઇફેક્ટ છે તે બધી વ્યવસ્થિત રીતે આધાર ચલાવે પછી આપડે રસ્તામાં આવતા હોય ઘેર ભણી બેડ વાંચી બિવાર થી એટલે આપડે કેસરા ને કેવું કઈ ગજરી દગાવી રાખીએ છીએ લશ્કર ખરાબ છે કે ના કેવું પડે પછી આમ કઈ નાખે નઈ અને કાપી ગયો એટલે આપડે વ્યવસ્થિત કેવાનું શું કેવાનું પછી જોઈ લેવાનું કે વસ્તુ ગયા કે 2000 ગયા 2000 ગયા આપડે જાણું હિસાબ જ છે ને બધું આપડો હિસાબ પૂરો થયો આજે 2000 નું કપાયા અને વ્યવસ્થિત જ છે પેલો જયારે આપડે પકડાઈ ગયા પેલો પકડા છે તારી ગુનેગાર અત્યારે ગુનેગાર ના કહેવાય એટલે પકડા છે તારી ગુનેગાર પણ આપડે પેલા નો ગુનો છે પેલું ફળ આપડે બની ગયું આપડે ગુનેગાર થઈ ગયા સમજાય છે ને આ બધા 2000 જનતા હજુ બેઠા કોઈને કેમ હિસાબ ના મળ્યો તમારે ભાગે આવી ગયું નંબર લાગી જાય છે ઇનામ લાગે છે કે આ નો ઇનામ આ ઇનામ આગળ હિસાબ કઈ તે બચ્યા ના થયા 2000 કોણ દેખાય છે વ્યવસ્થિત કહ્યું 2000 આ બાજુ લઈ જઈએ અને પેલા વ્યવસ્થિત છે આવું દેખાય છે કે છે પહેલે સર થવા વ્યવસ્થિત નક્કી કર્યું હોય કે તો તારે તો ચોરીનો ધંધો કરવો છે એના ફળ આમાં છે તારે ભગવાન તારી જવાબદારી પર હોય તો મારી જવાબદારી પછી બધી ખાતે બધાને પોત પોતાની જવાબદારી પર કરવાનું અને વ્યવસ્થિત બધા નહીં કરે પછી આપણે ગજુ કપાયું એટલે આપણે લોકો પૂછે કે હાલ શું થયું તો નાટો લીધું લઈ ગયો ત્યાં ગજુ દેખાવાનું આ ગજા બધું અત્યારે આવ્યા અને આ ગજુ તજુ અને પછી આપી દે ખરા આપડે 2000 કહે આપી દે થોડા ઘણા આપે ને 5000 આપે ને ના આપે ને હું તો પછી મૂર્ખા છે એવું કે પછી મૂર્ખ કે તમે તમે આમાં તારા લખતો ખરાબ થયું અરે ભાઈ તાજા મૂર્ખો છે તાજા થઈ ગયો એટલે એવું કહીએ છું કે આપડે વ્યવસ્થિત કહીને ગયા શું પછી ગયા જતી ખરી વચ્ચે પોલીસ ગેટ આવે તો આપણે વ્યવહારમાં રહ્યા એટલે વ્યવહાર કરવો જોઈએ વ્યવહારમાં એ ના કરવું પોલીસ ને કહેવાનું ભાઈ આ 2000 ગયા છે મારે રજુ કપી જોઈ લો અને કેસ ન દઈ લો કેસ ન દઈ લે પોલીસ ખબર આપી એટલે આપણે વ્યવહાર થી મુક્ત થયા પછી ઘેર જઈએ ત્યાં ઘેરમાં જતા જતા રાતે 8:30 થઈ ગયા હોય તારા ભાઈ મન છે ને આપણું મન તે કુદાકુદ કરે આ બધું ટાળવું પડ્યું આપણે જ્ઞાન ના લીધે આ બધું આપણને શાંતિ રહી તારા ભાઈ મન કુદાકુદ કરે તે શું કહેવાય કે તમે તો વ્યવસ્થિત કે છે પણ તમારે બાકીઓ કાલે આપણને તેનું શું કે છે તમે તો વ્યવસ્થિત કહી ઉભા રહ્યા પણ કાલે પેલા બાકીઓ આપણને તેનું શું એટલે આપણે સમજીએ કે આ મન આખી રાત ઊંઘવા ના દે ગોદા મારશે કશું હાલે નહીં હવારમાં કશું નહીં અને આખી રાત ગોદા માર મારશે એટલે આપણે ઉપાય ફરી કરવાનો શું ઉપાય ફરી કરવાનો ઘરમાં જઈને કહેવાનું કે ભાઈ શીરો બનાવો ખૂબ દૂધ નાખીને સતનારાયણના કથા જેવો શીરો બનાવો થોડા ભજીયા બનાવો રાયતું બનાવો બીજું બધું બનાવો એટલે પેલા ઘરમાં જણાકાત કરેલા કેસરા અને પછી આપણે હા કેસરા ને આ રીતે જમાડવાના ઓ અહીં બધી અને પછી હા પથારી ઉતારે હાથે હું એટલે મન આવું ઉગી જાય કે રાત ઉમા બુમ કરતું તો થઈ ગયું સવારમાં ઉઠીએ તો પોલીસ વાળા આવ્યા હોય પોલીસ વાળા કહે શું થયું રાત રમી રહ્યો દારૂ પી શું વધ્યું છે 800 ને 50 રૂપિયા વધ્યા હતા કેટલા? 840 પછી આપડે 800 રૂપિયા ગજા મૂકવાના અને હાડી 25 રૂપિયા 15 રૂપિયા પોલીસ વાળા રાખવાના અને હાડ ખાવાનું ના હોય તો શું ખાયા કરો? શિકાર ના મળે એનો ધંધો શિકાર કરવાનો પણ ના મળે તો એટલે આપણા ગામનો નિહાળો ના ઘેર તો ખાઈ જાય ખાતર પાસે દીવે આપતું ગયું તરત 10,000